ભગવાન ના હસ્તમાં કાળ હતો તેના કરતા સારો કાળ આવ્યો. ભઠ્ઠી નથી તારે, અત્યારે ભઠ્ઠી નામ એટલું કોના શું કરવું પડે, અત્યારે શું કરવું પડે, ફ્રીમાં મુકા થઈ જાય. ભગવાન ના હસ્તમાં ફ્રી નથી, અત્યારે જો ભઠ્ઠી ચાલુ થઈ ગઈ, ઇલેક્ટ્રિક ભઠ્ઠી, હા એટલે આમાં શુદ્ધ થઈ જાય. શું જ્ઞાની પુરુષ બોલે પછી તો લગડી કરી ગઈ, નહીં તો પછી આ ભઠ્ઠીમાં પાછું ખરાશ થઈ જાય, ભઠ્ઠી ભરી જાય પછી ઓલું, આ ભઠ્ઠી હોય તો ઓલું શું ભરી જાય, પછી પૂછ્યું કે બહેન બધું પૂછાય. હા બધું આપણે તો જ્ઞાની પુરુષમાં ભરતું જાય, જ્ઞાની પુરુષ તો પ્રભાવ દેવ શું કહ્યું, દેવદારી પરમાત્મા કહે, શું કહ્યું, સંસારમાં રહેલું એક ક્ષણ વાળી આ વાણી બરોબર તે પણ બરોબર જાણતો ઘરના બે બાપ માટે આવું કરે છે ભગવાન ને, કઈ આપણું શાંતિ થાય ને આપણું ઘરનું તો બરોબર શું થાય એ નીચે કથા ભગવાને આત્માને જાણો તો ધર્મ થાય, પણ આત્મા ક્યારે જાણી લીધે, આત્મજ્ઞાન કોઈને થતું જ નથી ત્યાં આગળ, આપણા નાયક સભા ને જાણો એટલે કે શું ધર્મ થયું, એ તો જાણવા માટે બધા અનુભવ લખેલા છે, એ ક્યારે કસાય ની મંદતા ઉત્પન્ન થાય, પહેલું પહેલું આ રસ્તે જવાનું છે, એટલે અમે આ ચાલુ કરી દઈએ, બંને થી થઈ ગયું મોક્ષ ચાલુ છે કે, અને વાત ને હમણાં શું કે છે કે ભાઈ ન્યાયક ભાગ ને સમજો, અને કહેશે ખરું ખોટું, ખોટું નથી કહેતા, કારણ તમે સર એવું કહે છે ન્યાયિક ભાવ ને સમજો, પણ એ તો સાથે જ્ઞાની જોઈએ ને, હા એ મુદ્દો ક્યાં છે, મુદ્દો ક્યાં આવે છે, ડિફરન્સ ક્યાં જાણવું પડે છે, તમે પોતે જ જાણી છે, પોતાને કોઈને કશું જ્ઞાન પણ નથી આપતા નથી ને, એટલે કે અમારું કામ તો જ્ઞાન નહીં થાય, આપડે ધર્મ ના લીધે આપડે એને બધો હિસાબ બુદવ્યો હોય ને, આપડે કે છે કે હું કઉ છું કે કસાય સમાય ગયા, વિજ્ઞાન કામ કર્યા જ કરે નિરંતર, હવે અનુભવ માં આવે છે, હવે અનુભવ માં આવે છે, એ અનુભવ થાય છે ને કે હવે વિશ્વાસ વધે છે, પેલા જેમ ચિંતા હવે નથી થતી, હું સિદ્ધાર્થ માં છે, ભાન રહેશે કે ધ્યાન રહેશે, સિદ્ધાર્થમાં ધ્યાન કહેવાય છે, એને શુક્લ ધ્યાન કહેવાય છે, શુક્લ ધ્યાન આકારમાં ઉત્પન્ન થતું નથી, અને આપણે અક્રમ વિજ્ઞાન લઈને શુક્લ ધ્યાન ઉત્પન્ન થયું, સાહેબ સંખી કઈ નથી આ કાળ, પણ તે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે થયું, એટલે તો એ અટક્યું ને, સાથે મારી શક્તિ કોઈ કામ કરે છે, શું કહ્યું, મારી પોતાની શક્તિ એમાં કઈ કામ કરે છે, મારી પોતાની શક્તિ એટલે આ પટેલ ની શક્તિ નહીં, એ દાદા ભગવાન એટલે પટેલ નથી, આ વાણી બોલો છે તે નથી, એ સૌદ્લોક નો નાશ સીધો છે, એની શક્તિ શું બાકી હોય, એ કીધા છે સિદ્ધિ, તો ગણે ને, જો આ દાદા ભગવાન હોય તો કામ ના કરે, તો ગણે ને, પણ આ તો જે દાદા ભગવાન છે તે જ દાદા ભગવાન છે, તો કેટલું કામ પૂરું આપે, હા તો 100% કામ આપે, સારી રીતે ન થાય, મહાવીર ભગવાન જેવું કામ આપે અત્યારે, તેનું ભય ભલે છે ને, જલ્દી માટે કામ કરી દેવા જેવું છે આપણે. અને આ જ્ઞાન જ એની મેળે ચેતનવંતું જ્ઞાન છે. એની મેળે ક્રિયા કર્યા જ કરે, એની મેળે અંદર ક્રિયા કર્યા જ કરે. તમે આંખે નીચે બેઠા હોય ત્યારે ક્રિયા કર્યા કરતું હોય. સમજાતી ના હોય તો આપણે એને કઈ રીતે એને એને આવા ઉતારીએ? મારી પાસે આવતો નથી ને, આવે નહીં ને, આવા તૈયાર ના થાય. એમને તો પર્સનલી એમના હસબન્ડ માટે જ વધારે ભાવ થાય છે. એ તો નહીં આવે ને, આ દુનિયાનું કોઈ લાવે છે તે પાછું માણસ હાર્યા કે રહેતો નથી તો ભાઈ ને આક્રમણ થશે. મારી પાસે કેટલા જણા આક્રમણ થયેલું સારા આવેલા, નથી આવું નથી આવું કરતા હતા ને, અમારે તો નથી આવું. તે આક્રમણ થાય તો ક્યાં જવાના હતા? માથા ભરવાના હતા કે ત્યાં કઈ બધું ગાડી પડતું નખાય, ગાડી કોઈ વહેલું પડતું નખાય કે પછી અહીંયા આવે એટલે અમે બહુ વધારવાની મેરેજ આક્રમણ થશે ને એ આક્રમણ જ કઈ કરી તે કઈ નથી. કેમ છે બહુ દરે મને બહુ દરે ભાવના થી આપડે તૈયાર ના કરશે એ વાર્યા વરે નથી. પૈસા પૈસા કરીએ ને માટે ને દ્રવ્ય હોય તીર્થંકર નું એ નિભોજ માં જાતીય જે તીર્થંકર નું દ્રવ્ય હોય ચોર કારણ ભાવના હોય તેમાં એક કારણ ભાવના દેખાતી એમ નહીં. એ જીવ જયારે નિભોજ માં હોય એ વખત થી જે નક્કી હોય કે આ તીર્થંકર થશે કોઈ પણ જેવી તીર્થંકર થાય એ વખતે જ નક્કી હોય. નક્કી હોય કે વધમાં થઈ શકે કોઈ પણ? ના નક્કી હોય. નક્કી હોય ગપુ નથી આવે હિસાબ અને એ જીવ ભલે અબજો વર્ષ પહેલા હજી બહાર આવ્યો ન હોય જીવન માંથી એ વખતે તીર્થંકર થશે એવું નક્કી હોય એ વખતે? હા એવું નક્કી થઈ ગયું છે ને આમાં કોઈ આ નવું નથી. એટલે આ પાંચ ઇન્દ્રિયો માં આયા પછી નક્કી થાય છે. શું કહ્યું? પાંચ ઇન્દ્રિયો માં નિગોદ ને કશું લેવા દેવા નથી. બે ભાવના ગયા બે પાછી ગણાય એટલે ભરાડો થાય સંકુંડાચાર્ય જયારે ગયા હતા તે વખતે એ લોકો ત્યાં હતા. બીજ જયારે તીર્થંકર થશે તાજી સ્વામી ત્યારે આ ગંધર થશે. લડમ ગયા કરી ને પાછું ભેગા ભેગા ગયા હતા ને હું કરતા છું કે આ બીજો કઈ કરતા છે તે કરતા ભાવ નો પરિણતિ છે. કઈ છે? કરતા ભાવ માં પરિણતિ. એટલે જો આપણે કરતા જ જોઈએ તો પર પરિણતિ, અને આપણે કરતા નથી વ્યવસ્થિત કરતા સરસ્વ પરિણતિ. ખબર ને? આખા બધા બધા સાધુ સાધુ આચાર્ય બધા છે તો પોતે કરતા એટલે પર પરિણતિ માં છે બધા. અને આપણું વિજ્ઞાન તમે પહેલે પહેલા સ્વ પરિણતિ નહીં કરે, એટલે કરતા ભાવ તો પરિણતિ છે. આ તો બીજું એવું નહીં ઘણા બધા નક્કી કરે છે, વાયરિંગ વાયરિંગ કરે, આ પેલી ઘર વાયરિંગ પકડી જાય બધી, એટલે ચોટી જાય નતો બધી, કામ ના કરે જેવું જેવું, લાઈટ ના મળે, ખબર ફ્યુઝ ઉડી જાય બધી બધી ગાય. આ ફ્યુઝ ઉડી જાય ચાલુ થઈ જાય, આ બીજું હેલ્પ ના કરે. શરીર સ્ફૂર્તિ માં આવે, મન સ્ફૂર્તિ માં આવે, બધું સ્ફૂર્તિ માં આવી જાય. પરિણતિ તો કરતા ભાવ ને, કરતા હું કરું છું એ ભાન એને પર પરિણતિ કે પાકો કરે છે તું તારો માટે કરે લઉં છું કે એટલે તું પર પરિણામ માટે કે તને અંદર પડી પર પરિણતિ અંદર પડી ગઈ. એમને જાપ જતો છે એનું એ તો બધું પૂરા પાડે રેકોર્ડે બોલે છે ને, પણ ભાઈ તો કરો એ બોલવાથી અંદર નહીં મગજમાં ફાયદો થાય છે કે અમદે સાંભળે બગલ બોલે નહીં, એ તો સમજી સમજીને બોલે તો કોમ નહીં. તમે તો લાખ વખત બોલે તો રેકર્ડ બોલે છે ને, આ રેકર્ડ ઓમ ઓમ બોલે ને એનો શું ફાયદો? સમજીને બોલે તો કોમ જ છે, ઓમ તો બહુ સમજાય છે. શું દરિયાનો વેપાર છે પૂછતો કરે કે એનો વેપાર બીજો બીજો વેપાર જ નહીં જાય છે, અહીંયા આવે છે ને અહીંયા આવશે ઉતરવાનો વેપાર બીજો કરે નહીં, એ કાંકા એક વખત કરે ત્રણ એક વખત કરે બે વખત કરે બે વખત ઉતરવાનું એટલે થઈ ગયું કામ પતી ગયું. આમ જે લખે ને એવું બિંદુ સાથે જેમ લખવામાં આવે છે એમ એમ કેમ લખવામાં આવે છે? આપણે આગળ જગત ના લોકો એમ બોલે ને તો બિંદુ સંયોગતમ નથી ધ્યાન, ઓમનું ધ્યાન, ઓમનું ધ્યાન બિંદુ સંયોગતમ હોવું જોઈએ. ઓમકાર બિંદુ સંયોગતમ એટલે હું સુધાર્થમાં છું એ ભાન સાથે ઓમકાર નો બરોબર ને. આપણે મહાત્મા બધા દર્શન કરો છો ને એ ઓમકાર ઓમકાર ના દર્શન કહેવાય. કેવું? આપણા મહાત્મા બધા દર્શન કરો છો ને તે ઓમકાર ના દર્શન કહેવાય. કેવું? ઓમકાર ના દર્શન. અને બિંદુ બિંદુ સંયુક્તમ હું શુદ્ધાત્મા છું એ ભાન થઈ ઓમકાર બિંદુ સંયુક્તમ નિશ્ચિત ધ્યાન થી યોગી ન સંસારની બધી જ ચીજ મળે અને મોક્ષ નહીં મળે. બધું હોય એનું નામ ઓમ આપડા પંચ પરમેશ્વરી કહેવાય. સિદ્ધાર્થમા ને ભજન કરે છે અને પોતે પોતે સિદ્ધાર્થમા હોવો જોઈએ પોતે, એટલે બિંદુ સંયુક્તમ થાય. બિંદુ સંયુક્તમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિની કામદમ મોક્ષદમ સૈવ બધું મળે કે સંસ્થાની કામના પૂરી થાય અને મોક્ષ મળે બધું કરે. તમે એ જ બધો છો તેની આ શાંતિ છે ને એટલે શાંતિ રહેતી છે બધા. ઓમ બોલે છે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય બધું સત્ય રીતે એમ રસમાં બધું ભેગું સારું કરી લખમાં આવવું જોઈએ એમ હોમ બોલે એ વખતે હોમ બોલે એ વખતે બધું રસમાં આવવું જોઈએ પાંચે પાંચ એ આવે નહીં બધા માણસ જો આવે તો બહુ સારું કહેવાય તો ભાઈ મહી અસર થાય નહીં અસર નમસ્કાર કરું છું એવું લખે એવું છે ધ્યાન રહ્યું છે બરોબર બોલ્યા કહેવાય બહુ પૂછવો છે એટલે પછી હાથમાં આવે નહીં કેમેરામાં હાથમાં ના માગે લગાય નહીં શરીરમાં આખા શરીરમાં એથી જળ ટોકણી અડાવીએ ખબર પડે તો આપણે ટોકણી અડાવીએ ખબર પડે રાતે એવું ડાયરે જયારે ટોકણી અડાવી ખબર પડી જાય પગમાં અડાડીએ પગમાં જ્યાં જ્યાં અડાડીએ તો નટ છે વધારાના સો નથી અને આ માથાના વાળ કોઈ કાપી લે તો આપણને કઈ ખબર ના પડે બધા છે જો નોકરી લઈએ દુઃખ થાય જાણે છે તે આત્મા એટલે જો ચાલે જાય પછી આપણે ટોકડી માર મારી કરીએ તો પણ નલવી બોલે નહીં કશે ઘરે જ એમ બોલે નહીં પૂછે છે કે આત્મા અને જીવમાં શું ફેર તો પછી તો પછી આત્મા અને જીવમાં ફેર શું જીવ જીવ જતા એને પોતાના માને કે આત્મા મોક્ષ એવું માને કેમ ચાલુ કરો ચાલુ મોક્ષ એવું માને એટલે આત્મા જીવ અને દેહ આ દેહ નો જુદો છે હું આત્મા છું તે આત્મા આપણે પછી એમનો પ્રશ્ન છે એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એની પ્રાપ્તિ સિવાય જીવને મોક્ષ પ્રાપ્ત થતો નથી એના ઉપર આપ કઈ સમજાવાય કેમ પ્રાપ્ત થાય ને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર હોય તો જ મોક્ષ થાય અને પાછ સમ્યક તપ એ જોઈએ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ ચાર પાયા છે તો મોક્ષ થશે શું કહેવું છે એમનો એના રીતે કઈ સમજાવવા ઉપદેશ આપો જ્ઞાન ના પ્રકાર છે દર્શન ના અને ચારિત્ર ના બધા પ્રકાર જુદા છે એમ પૂછે છે આ બધા જુદા પ્રકાર શું તમારું નામ છે મારું નામ નાગસિંહભાઈ ખરેખર નાગસિંહભાઈ છો ખરેખર નાગસિંહભાઈ છો કઈ ભૂલ થતી છે કઈ તપાસ કર્યો બાકી અમે સંબંધ હતા હશે મારે સંબંધ આપે છે એના ઉપર કઈ ઉપદેશ આપો એમની ફિલોસોફી માં મોક્ષ મેળવવાની આ ચારિયો છે જ્ઞાન દર્શન ચારિત્ર તપ એના ઉપરથી કઈ સમજાવો એમ કે છે હા તે જ સમજાવું છું એ સમજાવું છું તેના માટે જ આ વાત કરું છું તમને લે કરે છે હા એને જ માટે વાત કરું છું આ બધી તમે કોણ છો અને તમારે શું છે મારા બાપ છે મારા મામો છે આ તો લક્ષો છે એક જાતનો એવું છે તમે જે છો એ જાણતા નથી હું કોણ છું જાણતા નથી ને અને જે નથી તો આરોપ કરો છો કે હું નાથ થઈ ગઈ છું આનો બાપ થયું અને મામો થયું એ નથી કે આરોપ કરો છો કેવું કરો છો જો નથી પણ તમે છો જ નહીં ત્યાં આગળ ત્યાં જ એમ તમે કહો છો હું છું આ નાથ થઈ ગઈ આનો બાપ થયું આનો મામો થયું તમે સમજાય છે વાત મારો પ્રશ્ન આ ના હતો તમે સમજાય છે આરોપી ભાવ છે એવું સાચો ભાવ નથી, તમે નાસ્તિક છો એ સાચો વાત નથી. આરોપ કર્યો છે કે જો નથી તો આગળ હું છું એમ આરોપ કર્યો છે. સમજાય છે? એક ક્ષણ વાર કર્મ બંધાતું જ નથી અને જૂના સદૈવ નિર્જરા કરે થયા કરે. એનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. આ બધી વાણી લેખો બેઠી છે. શું બધી છે? હું નાથથી બી છું અને બાપ થયું અને મામો થયું, બધી કેટલી વાણી લેખો બેઠી છે. સંસારિક જીવની મોહ માયા કેટલી બધી છે, મારે કેટલી છે? આપણે બંધાયેલા છીએ કે છે આ રોંગ બિલીફો ને જ્ઞાની પુરુષ લેક્ચર કઈ નાખે નાખે અને રાઈટ બિલીફ સર એનું નામ સમ્યક દર્શન. સમજાય છે ને? રાઈટ બિલીફ બેસાડે એનું નામ સમ્યક દર્શન. એ સંકેત થઈ જાય તો પછી આ રોંગ બિલીફો તોડી નાખે. તો આ બધી રોંગ બિલીફો તૂટી જાય તમારી. અનબાપો થયો, અનમામો થયો, અનકાતો થયો, થયું અને નાથી ભાઈ થયું, એ રોંગ બિલીફો છે. ઊંધી શ્રદ્ધા બેઠી છે, મિથ્યાર્થ કહેવાય છે ને. શું કહેવાય? હવે આ એ શ્રદ્ધાને તોડી નાખીએ પછી રાઈટ બિલીફ બેસાડીએ એનું નામ સમ્યક દર્શન કહેવાય. એ સમ્યક મને બીજું શું પૂછ્યું તમારે? સમ્યક દર્શન થયું એટલે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય પછી જાય. હા, સમ્યક જ્ઞાન અમે આપીએ તેથી સમ્યક દર્શન ઉત્પન્ન થાય. ફરી પાછું સમ્યક જ્ઞાન પાછું ફરી ચાલુ થાય. પછી ચિંતા ચિંતા કશું ના થાય. બધા કોઈની ચિંતા ના થાય. ચિંતા તમારી ગેર તમારે અને આખું આખું દુનિયા થઈ ગઈ ને એમ ચિંતા ચિંતા ના થાય. આપણે દેરાસરમાં જઈએ છીએ, ભગવાનને પૂજા કરીએ છીએ, એમાં અક્ષય પૂજા, ફૂલ પૂજા, ભાવ પૂજા, ચાર કે પાંચ પ્રકારની પૂજાઓ આવે છે. એ પૂજાઓ કરવા પછી કઈ જાતનો કેવી જાતનો કેટલો લાભ મળે, પુણ્ય મળે અને આત્માને ભગવાન આપણા અર્જન પ્રભુ પ્રત્યે કેમ શ્રદ્ધા જાગે પૂજા કરવાની, એના પર કઈ સમજાવું? જાગે ભગવાન પ્રત્યે. બાર પતે જોડા મૂક્યા હોય, મારા જોડા હોય ને તો ધન ધન ચીક હોય ભાઈ. અને ભગવાન માં જે જે કરતા બાર જોડા હોય ચીક હોય ના હોય તો કા હશે? ભગવાન શું કે છે? જે મને થોડા પૂજા ના કરો તો સારું, જોડા ને મારો બેન ફોટો લેશો એવું ના કરો કે છે. શું કે છે? આનાથી અપરાધ થાય છે. શું થાય? પાછા ફૂલ તોડો અપરાધ, પૂજા કરો આરાધના ને બદલે અપરાધ થાય છે. ઘોડો યાદ રહ્યા કરે, દુકાન યાદ રહ્યા કરે, ભગવાન ની પાણી દરેક ઘડી તો ધમકી નું રહેવું છે. બાકી નક્કી કરી દેવું છે ભગવાન પાસે જાય છે, દોડ સંભાળવો નથી ના કરવું જોઈએ. ભગવાન ની કિંમત નથી જોડાની, ભગવાન ની કિંમત કરી હકીકત નાખી છે. તો શીલ છે બધી. ઈ થઈ ભાવ પૂજા. હે? ઈ થઈ ભાવ પૂજા. ભાવ પૂજા. એ ભાવ પૂજા લટા ગઈ, નકામી ગઈ. બરાબર. અપરાધ અપરાધ બેઠો તો જુદો. હા, કર્મ બદલાવ. અપરાધ બેઠો ને સાચા ફૂલ છોડ્યા કર્યો તોડી ને ભૂલો મોટા ચડાયા છે, થોડું ભરું. તો એ આપણે જોડો ભૂલી આવ્યા, એ આપણા મગજમાં એ વાત ના આવે અને ભગવાન ના મંદિર માં જઈએ એટલે ફક્ત ભગવાન ની જ મૂર્તિ ભગવાન નો જ મગજમાં આવે એના ઉપર કઈ ઉપદેશ આપો. કારણ કે આપણે તો ભાઈ માયા રૂચિ છીએ. હું તમને એથી વધારે ઊંચો આપું પણ તમે પ્રમાણે ચાલવાનો છે કલાકે નહીં ચલાય. રૂપિયામાં 100 પૈસા માંથી 1 પૈસો આવશે તો અમારે ઘરો સમજ પડી હતી. અત્યારે ફરી ના હોય, હરા ના હોય, ઉત્તર તો છે એટલે નીચે ગતિ બદલવાનું છે. ક્યાં જવાનું છે? નીચે ગતિ. તો આપણે નાખી જીવ છીએ ભાઈ, એમાં કઈ પૂજે કરીએ અને બંધન તોડીએ જેટલા તૂટે રસા. બાકી તો હાલતા ચાલતા બોલતા કરતા જરા શબ્દ મળે. જાતે ભગવાન આવ્યા હોય ને તો ઇનામ આપી દે. જાતે ભગવાન આવ્યા ભગવાન શું ના કરે? એના કર્મ તૂટે તો આ દિવ્ય જ્ઞાન આપણે જ્ઞાતિસ્માન અગર કેવલી જ્ઞાન કહીએ છીએ તો પ્રગટ થાય ને. કર્મ તૂટે તો આ મોક્ષ માર્ગ સહજ છે, સરળ છે, સુગમ છે. અને સંસાર માર્ગ બહુ કષ્ટ કરીને પ્રાપ્ત થાય છે. બહુ કષ્ટ કરે છે ત્યારે સંસાર માર્ગ દેવ ગતિ મળે ને બધું મળે. કષ્ટ બહુ પડે. અહીં જે કષ્ટ સેવન કરે ને એને ઊંચી ગતિઓ મળે, સુખ મળે, ભૌતિક ઇન્દ્રિય સુખ મળે. તમારે કયું સુખ જોઈએ છે? ઇન્દ્રિય સુખ જોઈએ છે કે મોક્ષ નું સુખ જોઈએ છે? મુક્તિ નો સુખ. મુક્તિ નું. મુક્તિ નું એમ ટેન્ડર ભાઈ લેવા છે તો મુક્તિ છે. મુક્તિ ત્યારે બોલાવો. આજ ગાજો આવો, આસ્પદ ગાવો. પરિશ્રમ જરૂર હોય છે ને. જેટલો ઉદ્દેશ રાણા કરતા અને એવું મજબૂત થાય. હું તો ઉદ્દેશ કહીને વિચારો થયો પાડો. મિત્રાસ રૂપી પાડો છે કલાકમાં મોત થઈ જાય છે. અને આપણા અવતાર થી ભટે ભટે ભટે ભટે કલાકમાં થઈ શકે. તમારી કઈ તમને ભાવના ઉચ્ચ ભાવના પ્રગટે એટલા માટે તમારો મોત થઈ જશે. કારણ છે કુરા છો. કુરા છો શું છે? કુરા કુરા હજુ આ ફ્રીજમાં શાક મૂકીએ શું થઈ જાય? ચડે નહીં જલ્દી. નહીં આ બધું ચડે નહીં એવું હજુ તમે ચડેલા છો. એટલા માટે સીડી જોઈએ ને ચડવા માટે. સીડી જોઈએ ને. સીડી જોઈ બધું આપણી પાસે બધું જ છે. મારી પાસે લિફ્ટ જોઈએ તો લિફ્ટ જાય છે. બધું સાધન મારી પાસે લઈને આવે. કલાકનો મોક્ષ આપે એટલે વાત કહી દેવી છે. એના માટે સીડી ચડવાના માટે સીડી તમે આપો. તમે તમારે કશું નહીં કરવાનું. ક્યાં જોઈએ ચડાવવા નહીં મળે. આ સીડી નથી, લિફ્ટમાં ચડાવવાના. લિફ્ટમાં બેસવાની લિફ્ટ આપવી જોઈએ. લિફ્ટ લિફ્ટ લિફ્ટમાં તમે ચડેલા ખરાબ ચડેલા. લિફ્ટમાં કાંઈ કશું કરવું પડે ને. એવું બધું આ બધા લિફ્ટમાં બેઠા જુઓ ને કે તમને ખાતરી થી થઈ છે એની ખાતરી થી થઈ તમને એની શાંતિ મેળવવા માટે દવાની ત્યાં સર્ટિફિકેટ લેવી જોઈએ. પણ તમે આત્મા છે એ ખાતરી છે તમને? ઈજ માટે ગુરુ ના આપણે ગુરુ આગળ જઈએ એનો કલ્યાણ કરવા માટે કે ભાઈ આત્મા છે કઈ રીતે છે, જીવ અને આત્મા અલગ કેમ છે એ ઉપરે તમને સમજાવો. કારણ કે અમે તો અમે અને તમે અમારો ઘણો ફરક ને, અમે સંસારી મોહ માયામાં લુપ્ત રહેલા માણસ, અમે સંસારી ચીજે નિરખ છે નહીં. જે ધંધા જાય ને જે ધંધા જતા એ બધા સંસારી. એ તો આપણા પહેલા તમે જેમ કહો છો આપ કીર્તન કરો ભગવાન થઈ ગયા, જરૂર પડે ધંધા ભણે. જીવ માત્ર ને જીવની ઉત્પત્તિ થઈ એને જે શરીર પચીન જે કહેવાય, આ શરીર જેનો ઉત્પન્ન થયું એના માટે બધું હશે ને, આંખ છે, કાન છે, નાક છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા એ કર્મ કર્મ આવે છે ને, કર્મ ને અનુભવ સારા કર્મો છે એટલે આપણે મનુષ્ય જન્મ પેદા થયા. બદલ છે મનુષ્ય જન્મ કર્મ અને પાસે જન્મ કર્મ. હા પણ હવે અહંકાર કેવો કરતો છો? જેવા થાય ના, પણ કઈ ગમે એ પાસે ફરી મનુષ્ય થવાનો કે રાડો ખાવા જવાનું એ આપણા હાથમાં નથી. ના પણ કર્મ કરવાનું બધો છે તો ખબર પડે ને, એટલું ખબર હોય તો પછી અહીંયા સંસારમાં શા માટે રહીએ? તો પછી થઈ જઈએ. નહીં ભગવાને કહ્યું કે રૌદ્ર ધ્યાન કરશે તેને છતે નર્ક ગતિમાં જવું પડશે. ધ્યાન માટે આવે આર્થિક ધ્યાન તો તમને સમજ પાડું. કોઈ 10 વાગે મહેમાન આવ્યા રાત્રે, 11 વાગે મહેમાન આવ્યા તો તમને નહીં અસર થાય પછી 4 જણ આવ્યા તો સામાન્ય રીતે લાગે કે સવાર ના આવ્યા તો શીખતા મળે કહી દે સાહેબ. એ જો કહ્યું હોત ભગવાન કહે કહ્યું હોત તો તમે સુધા થાય આપણે ધ્યાન થયું કહેવાય. શું થયું? આર્થ ધ્યાન કર્યું કે કોણ તમે બોલાવતા નહીં તો આવે છે ને, એમને શું કરવું પડે તમારે? બધી જાતની ના હિસાબ છે આપડો, એ આયા છે આપડો હિસાબ ચૂકવા માટે. કશું બોલવાનું નહીં, આપણો હિસાબ ક્યાં હોય ચૂકવ જોયા કરવાનું. 2 દાડા રહે, 3 દાડા રહે, મનમાં હા એવો સાહેબ આટલે ઘરમાંથી પૂછ્યા હોય પેલા આયા છે ક્યારે જવાના છે, ક્યારે જવાના છે, તમે સમજે નહીં તો અધોગતિમાં જવાનું થાય છે. સમજ ભાઈ ને? હા હવે આ હિસાબ છે તમારો, કે માગતો હોય તો આવે ના આવે હે, તો હિસાબમાં શું આપણે એમ જો એમ કકડાટ કરવાનું ના હોય ને? પછી ચાર દાડા રહ્યા પછી જતા હોય ને તો આપણે એમ સમજાય કે મને ના ના આજે રહો આજે લાવો મારે કોર્ટનું કામ છે નહીં રહેવાનું, તો આપણે ખેતા ખેત કરી મારી ભૂગી જતો રહે એનો હિસાબ ચૂકતો નહીં ગયો. તમે અનુભવ નહીં કરેલો? સ્વાભાવિક છે, સ્વાભાવિક છે, આ સ્વાભાવિક વિચાર આવે. નાસ્તી મોક્ષ આપવા દેવા આપી દઈએ કાલે. ક્યાંથી મળે ભાઈ? અમારા બાળકી ભાઈ ને પાડોશી છે અમારા. કોણ છે? પાડોશી. અને તમે તો તમારી પાસે રોજ નાખતી હોય કેવા માણસ છે તે? હું કોણ છું નથી સમજ. આ મારા છે એને તૂટી જાય મણકા જુદા પડી જાય શું કિંમત? કેવી રીતે આપડે જે થઈ ગયું આખું જૈન ધર્મ ખરાબ થઈ ગયું. આમ પૂછેલો હતો જૈન ધર્મ જ ના કહેવાય ને. જૈન ધર્મ તો કેવો હોય, સુગંધી આવે છે ચિયળોની. તમારી આજ્ઞા ચંપા દે છે, અમે કંટાળી ગયા છીએ. પાણી આપણે નજીક આવ્યું નજીક આવ્યું પોતાનો મોક્ષ થઈ ગયો હોય, બીજાનો કરી આપે, એનું નામ મોક્ષ ના દાતા, દાન આપવા આવેલા. મોક્ષ નું દાન આપવા આવેલા છે. તમારે લેવાની ઈચ્છા છે બરોબર? મનુષ્ય જીવન અત્યારે મળ્યો, ગયો જન્મ આપણો મનુષ્ય જ હતો કે કેમ, અને આવતો જન્મ બી મનુષ્ય જ મળશે કે કેમ, એ બાબત માં કોઈ માણસ ને આપણે વડવડ કરીએ, બહુ લોકોને વડવડ કરીએ તો લોકો શું કે શું બસ બસ કરો છો, એવું બોલે ના બોલે, બોલે ના બોલે. એટલે આપણે જોવાનું ગયા અવતાર કૂતરા નતો, અને કોઈ ઘૂમ ના પડે આપણા નામની રેગ્યુલરલી દેખાય, એટલે ગયા અવતાર મનુષ ના હતા, ખબર ને. અત્યારે પાછળ તારા વિચારો ના આવતા હોય, અને સજ્જન તારા વિચાર ના આવતા હોય, ત્યારે ફરી અહીં જવાના છે. અને પાછળ તારા વિચાર આવે તો ઘણું લઈ લઉં, ઘણું ખાઈ જવું, ઘણું ભોગવી લઉં, કોઈ લૂંટ બાજુ કરું, એ બધું જાનવર ના ત્યાં વિચારો લઈ જાય છે. અને સુપર હ્યુમન ના વિચાર આવે, સુપર હ્યુમન ના વિચાર એટલે શું, તમે જયંતિ ની ફાયદો કરો તો તમે જયંતિ ની તમારે કામ હોય તો નુકસાન થાય તમને. એવું તમે દસ વખત કરે તો તમે તમારો સ્વભાવ છોડો, એમ નો સ્વભાવ છોડે તો તમારો સુપર હ્યુમન સ્વભાવ કહેવાય. કેવું ખબર પડે ને, તો એ કેવું ગતિમાં જાય. જય સચિદાન સચિદાન નમો મિત્ર. અત્યારે આ બધા મારી પાસે છે બધા, એમને પરમાનન્ટ શાંતિ, કાયમ ચિંતા થાય જ નહીં. અને ધંધા રૂપિયા તો નહીં કરે, એવું વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, આ ધર્મ નથી. એના માટે કરવું છું, કરવાનું તમને છે. તમને એ કદાચ મન ગમતું છે, હું દુઃખી છું ને એમ કહે છે ને. દુખ્યા માણસ શું કરે, હા અહીંયા આવ્યા બહુ તારે કરે, દુઃખ હતું અહીંયા આવ્યા દુઃખ્ય માં કરે છું બહુ તારે બહુ ગમ કરે, અહીંથી એટલે જ્ઞાની પુરુષ ના એના વિજ્ઞાન થી બધું છૂટી જાય, ભગવાન ની કૃપા ઉતરે બધું બહુ છૂટી જાય. ગુરુ પાસે સુખ નથી, ગુરુ ગુરુ ને પોતે સુખ્યો થયેલા હોય તો આપણે સુખ કરે. કેવું તમે કહો કે ગુરુ ને આપણે પૂછીએ કે તમને બધા ચિંતા બિંતા કદું ઉભાવી શકી નથી, તો કઈ તાકે ના નથી થતી, એટલે કોઈ ગાર ગોળે ગાર થાય કે ના તો પછી એને ના થાય. હે, 2000 ગ્રામ લઈ લો તો થાય ના થાય, તે બધું એ શાંતિ ના કહેવાય. સમજ, શાંતિ કાયમ હોય, લઈ લે ગાર ગોળે મારે કાપે બધે તો કોઈ શાંતિ ના જાય, એમને શાંતિ કહેવાય. કે એમને શાંતિ કહેવાય, કોઈ પણ કોઈ પણ અવસ્થામાં એનું નામ જ કોઈ ના, શાંતિ ઉત્પન્ન જ ના થાય. એનું નામ શાંતિ કહેવાય. જે શું થાય પછી સુખ જાય જ નહીં, તો સનાતન સુખ થાય. તમે તમારે ટેમ્પરરી સુખી હોય છે કે સનાતન? હજુ ટેમ્પરરી આવ્યું નથી, તમે તરત કહો છો કે સનાતન સુખ લઈને બેઠા છે એ ભ્રમ કરી ગયા છે. તમારે અંદર સનાતન સુખ છે જ, પણ તમે વાપરતા નથી, અડધું જાણતા નથી. તમે દાખલ લાઈન નો ધંધો કરો, બીજી લાઈન આ લાઈન પડે જ નહીં. દાખલ લાઈન એટલે બધ પડે ને, આ લાઈન માં પડેલા નહીં. હા, એટલે પછી પડે. આજે તમને કરી આવી, આજે તમને કાલે કાલે જશે શાંતિ. કાલ શું કરવું? કાયમ ની શાંતિ એવું કહે છે ને. પછી અમારી પડી ગયા પેલો ભૂલતી ભૂલી ગયું, કઈ પડી ના ગયો શું બોલ. તમારે અમે જે પડી ગયા છીએ, જેમ કોઈ માસ લેવા ગયા હતા ને, બે કરોડ ત્યારે અમારી આપણે પડી જાય, દાખલ લઈએ તો પછી વધારે થઈ જાય. એટલે અમે વસ્તુ તમને આપી હોય તો દાખલ ના રહ્યો છે, સમજણી. કારણ કે આ દાખલ લેવા જેવું કઈ છે, આ જગત ને હોય જી ટેમ્પર એડજસ્ટમેન્ટ હોય જી રિલેટિવ, આ બધું રિલેટિવ છે, કેવું છે ઓલ ધીસ રિલેટિવ ટેમ્પર એડજસ્ટમેન્ટ. એમાં એમનો દાખલ જવા દાખલ જવાનો વાંધો જ નથી, પરમાનન્ટમાં દાખલ ના રહ્યો છે. શું કહ્યું? જે સનાતન સુખ પ્રાપ્ત થઈ જાય, સમજાય છે. સુખ જ નથી ને, આ તો ભ્રાંતિથી બોલે છે લોકો, એને સુખ કે છે. ખરી પાસે અમે સુખ જ નથી, સમજ ભાઈ ને. પ્રભુ કૃપા એ ભગવાન જતું રહે છે, એ માટે આપનું શું કેવું છે? પ્રારંભ કર્મ ઓળખો છો તમે? આ દુનિયા એક પણ આપણે જેને પ્રારંભ કર્મ ઓળખતો હોય, તમને ઓળખવું જોઈએ ને. તમે દરેક દવાને ઓળખો ને ઓળખો, ક્યાં ફલાણે ઠીક છે, ફલાણે ઠીક. એવું પ્રારંભ કર્મ એ ઓળખવું જ રહેવું. પ્રારંભ કર્મ લોકો ઓળખતા નથી, ખોટા ખોટ કરે છે. તમે અહીં આવ્યા તો પ્રારંભ કર્મ શું બનાવું? પ્રારંભ હોય તો થાય, તું સમજે છે ને? તને સમજે ને? આ પ્રારંભ શું છે મનુષ્ય સમજતા નથી. મનુષ્ય બધું નથી, બધા બાજુ વસ્તુ થઈ પડી તે થઈ. કાલ પુરુષાર્થ શું છે તે સમજતા નથી. પુરુષાર્થ બધા કર્યું કરેલો પુરુષાર્થ કરી આ પ્રારંભ છે. જેમ તમે પુરુષાર્થ કરો છો તે બધો પ્રારંભ છે. પુરુષાર્થ તો હજુ ભેગાવું છે. શું છે? આ તો બધો પ્રારંભ છે. ભણ્યા છે, પાસ થયા છે. સર, આ મને બોલો છે. તમને સમજાવ્યો? અત્યારે શું કહેવા માંગુ છું?